શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ત્રીજો અધ્યાય 63 શ્રી મહાવિષ્ણુ સંબંધી અષ્ટાક્ષર દ્વાદશાક્ષર વગેરે વિવિધ મંત્રોના અનુષ્ઠાનની વિધિ સનતકુમારજી કહે છે. હે નારદ, હવે હું મહાવિષ્ણુના મંત્રોનું વર્ણન કરું છું જે સંસારમાં અત્યંત દુર્લભ છે, જેને પ્રાપ્ત કરીને મનુષ્ય તુરંત જ પોતાની અભિષ્ટ કામનાઓને પ્રાપ્ત કરી લે છે, જેમના ઉચ્ચારણ માત્રથી અનેક પાપ નષ્ટ થઈ જાય છે. બ્રહ્મા વગેરે પણ જે મંત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરીને જે સંસારના સર્જનમાં સમર્થ થાય છે, પ્રણવ અને નમઃપૂર્વક દેવ વિભક્ત્યંત નારાયણ પદ હોય તો ઓમ નમો નારાયણાય આ અષ્ટાક્ષર મંત્ર થાય છે. સાધ્ય નારાયણના ઋષિ છે, ગાયત્રી છંદ છે, અવિનાશી ભગવાન વિષ્ણુ દેવતા છે, ઓમ બીજ છે, નમઃ શક્તિ છે, તથા સંપૂર્ણ મનોરથની પ્રાપ્તિને માટે આનો વિનિયોગ કરવામાં આવે છે. આના પંચાંગ ન્યાસ આ પ્રમાણે છે. ક્રુધોલકાય હૃદયાય નમઃ, મહોલકાય શિરસે સ્વાહા, વિરોલકાય શિખાય વસટ, અત્યુલકાય કવચાય હુમ, શસ્ત્રલોકાય અસ્ત્રાય ફટ. આ પ્રમાણે પંચાંગની કલ્પના કરવી જોઈએ. પછી મંત્રના 6 વર્ણોથી ષડંગ ન્યાસ કરીને શેષ 2 મંત્રક્ષરોને કુખ તથા પુષ્ઠભાગમાં ન્યાસ કરે. આ પછી સુદર્શન મંત્રથી દિગ્બંધન કરવું જોઈએ. ઓમ નમઃ સુદર્શનાય અસ્ત્રાય ફટ, આ 12 અક્ષરોનો મંત્ર સુદર્શન મંત્ર કહેવાય છે. હવે હું વિભૂતિ પંજર નામક દશાવૃત્તિમય ન્યાસનું વર્ણન કરું છું. મૂળ મંત્રના અક્ષરોનો પોતાના શરીરના મૂલાધાર, હૃદય, મુખ, બંને ભુજા તથા બંને ચરણોના મૂળ ભાગ તથા નાસિકામાં ન્યાસ કરે. આ પ્રથમ આવૃત્તિ કહેવામાં આવી છે. કંઠ, નાભિ, હૃદય, બંને સ્તન, બંને પાર્શ્વભાગ તથા પુષ્ઠભાગમાં ફરી મંત્રાક્ષરોનો ન્યાસ કરો. આ બીજી આવૃત્તિ છે. મૂર્ધા, મુખ, બે નેત્ર, બે કાન તથા નાસિકા છિદ્રોમાં મંત્રાક્ષરોનો ન્યાસ કરો. આ ત્રીજી આવૃત્તિ છે. બંને ભુજાઓ અને બંને પગની જોડાયેલી આંગળીઓમાં ચોથી આવૃત્તિનો ન્યાસ કરે. ધાતુ, પ્રાણ અને હૃદયમાં 5મી આવૃત્તિનો ન્યાસ કરે. મસ્તક, નેત્ર, મુખ અને હૃદય, કુખ, ઉરુ, જાંગ તથા બંને પગમાં વિદ્વાન પુરુષ એક એક કરીને ક્રમશઃ મંત્રવર્ણોનો ન્યાસ કરે. આ 6મી, 7મી, 8મી આવૃત્તિ છે. હૃદય, ખભા, ઉરુ તથા ચરણોમાં મંત્રના 4 વર્ણોના ન્યાસ કરે. બાકીના વર્ણો એટલે કે અક્ષરોનો ચક્ર, શંખ, ગદા અને કમળની મુદ્રા બનાવીને તેમાં ન્યાસ કરે. આ 9મી, 10મી આવૃત્તિ છે. આ સર્વશ્રેષ્ઠ ન્યાસ વિભૂતિ પંજર નામે વિખ્યાત છે. મૂળના એક એક અક્ષરને અનુસ્વારથી યુક્ત કરીને તેની બંને બાજુ પ્રણવનો સંપુટ લગાવીને ન્યાસ કરવો, અથવા આદિમાં પ્રણવ અને અંતમાં નમઃ લગાવીને મંત્રના અક્ષરોનો ન્યાસ કરવો, આવું વિદ્વાનોનું કથન છે. ત્યાર પછી 12 આદિત્યો સહિત દ્વાદશ મૂર્તિઓનો ન્યાસ કરે. આ 12 મૂર્તિઓ આદિમાં દ્વાદશાક્ષરના એક એક મંત્રથી યુક્ત હોય છે અને આમની સાથે 12 આદિત્યોનો સંયોગ થાય છે. અષ્ટાક્ષર મંત્ર અષ્ટ પ્રકૃતિ રૂપ છે. આમની સાથે 4 આત્માનો યોગ થવાથી દ્વાદશાક્ષર થાય છે. 4 આત્મા કહેતા આત્મા, અંતરાત્મા, પરમાત્મા તથા જ્ઞાનાત્મા, આ 4 આત્મા છે. લલાટ, કુક્ષી, હૃદય, કંઠ, જમણું પડખું, પાર્શ્વ, જમણો ખંભો, અંશ, ગલ, દક્ષિણ ભાગ, વામ એટલે કે ડાબું પડખું, વામ ડાબો ખંભો, ગલ વામ ભાગ એટલે પુષ્ઠભાગ તથા ખાંધ એટલે કકુદ, આ 12 અંગોમાં મંત્ર સાધકે ક્રમશઃ 12 મૂર્તિઓનો ન્યાસ કરવો. કેશવનો ધાતાની સાથે લલાટમાં ન્યાસ કરીને, નારાયણનો અર્યમાં સાથે કુક્ષીમાં, માધવનો મિત્રની સાથે હૃદયમાં તથા ગોવિંદનો વરુણ સાથે કંઠકૂપમાં ન્યાસ કરવો. વિષ્ણુનો અંશુ સાથે, મધુસૂદનનો ભગ સાથે, ત્રિવિક્રમનો વિવસ્વાન સાથે, વામનનો ઇન્દ્ર સાથે, શ્રીધરનો પુષાની સાથે અને ઋષિકેશનો પર્જન્ય સાથે ન્યાસ કરવો. પદ્મનાભનો ત્વષ્ટાની સાથે તથા દામોદરનો વિષ્ણુની સાથે ન્યાસ કરે. આ મૂર્તિ પંજર ન્યાસ કહેવાય છે. આનો પ્રયોગ આ પ્રમાણે છે. લલાટે ઓમ અમ કેશવાય ધાત્રે નમઃ, કુક્ષો ઓમ નમ આમ નારાયણાય અર્યમણે નમઃ, હૃદિ ઓમ મોમ ઇમ માધવાય મિત્રાય નમઃ, કંઠકૂપે ઓમ ભમ ઇમ ગોવિંદાય વરુણાય નમઃ, દક્ષિણ પાર્શ્વ ઓમ ગમ ઉમ વિષ્ણવે અંશવે નમઃ, દક્ષિણાંશે ઓમ વમ ઉમ મધુસૂદનાય ભગાય નમઃ, गल दक्षिण भावगे ओम तेम ऐं त्रिविक्रमाय विवस्वते नमः। वाम पार्श्वे ओम वाम ऐं वामनाय इंद्राय नमः। वामांसे ओम सुम ओम श्रीधराय पुष्णे नमः। गलवाम भागे ओम देम ओम ऋषिकेशाय वर्जन्याय नमः। पुष्टे ओम वाम अम पद्मनाभाय त्वष्टे नमः। काकोदी ओम यम अह दामोदराय विष्णवे नमः। त्यार पछी द्वादशाक्षर मंत्रनो संपूर्ण मस्तक में न्यास करे। ए पछी विद्वान पुरुष किरीट मंत्र द्वारा व्यापक नाश करे। किरीट मंत्र प्रणवथी जुदो 65 अक्षरनो बतावेलो छे। ओम किरीट केयूर हार मकर कुंडल शंख चक्र गदा अंबोज हस्त पिताम्बर धर श्री वत्स अंकित वृक्ष स्थल श्री भूमि सहित स्वात्म ज्योतिर्मय दीप्त कराय सहस्त्र आदित्य तेज से नमः। आ प्रमाणे न्यासविधि करीने सर्वव्यापी भगवान नारायणनु ध्यान करू। उदत कोट यर्क सदृशम शंखम चक्रम गदाम बुजम दधतम च करेर भूमि श्रीभ्याम पार्श्वद्वया चिंतम द्वयांग चिंतम श्रीवत्स रक्षसम ब्राज ब्राजत कौस्तुभ आमुक्त कंधरम हार केयूरवलया अंगदम पिताम्बरम स्मरेत। नारद पुराण पूर्वभाग भाग 3 अध्याय 70 श्लोक संख्या 32-33। જેમની દિવ્ય કાંતિ ઉદયકાળના કરોડો સૂર્ય જેવી છે, જે પોતાની ચાર ભુજાઓમાં શંખ ચક્ર ગદા અને કમળ ધારણ કરે છે, ભૂદેવી અને શ્રીદેવી જેમના બંને પડખાની શોભા વધારી રહ્યા છે, જેમનું વૃક્ષસ્થળ શ્રીવત્સ ચિહ્નથી સુશોભિત છે, જે પોતાના ગળામાં તેજસ્વી કૌસ્તુભ મણિ ધારણ કરે છે અને હાર કેયુર કંકણ તથા બાજુબંધ વગેરે દિવ્ય આભૂષણ જેમના શ્રીઅંગોમાં સ્થાન પામીને ધન્ય થઈ રહ્યા છે, તે પિતાંબરધારી ભગવાન વિષ્ણુનું ચિંતન કરવું જોઈએ। ઇન્દ્રિયોને વશમાં રાખીને મંત્રમાં જેટલા અક્ષર છે તેટલા લાખ વિધિવત જપ કરવા। પ્રથમ લાખ મંત્રના જપથી નિશ્ચય આત્મશુદ્ધિ થાય છે। 2 લાખ જપ પૂરા કરવાથી સાધકને મંત્રશુદ્ધિ પ્રાપ્ત થાય છે। 3 લાખના જપથી સાધકને સ્વર્ગલોક પ્રાપ્ત થઈ જાય છે। 4 લાખ જપથી મનુષ્ય ભગવાન વિષ્ણુની સમીપ જાય છે। 5 લાખ જપથી નિર્મળ જ્ઞાન પ્રાપ્ત થાય છે। 6 લાખ મંત્રથી સાધકની બુદ્ધિ ભગવાન વિષ્ણુમાં સ્થિર થઈ જાય છે। 7 લાખના જપથી મંત્રોપાસક શ્રી વિષ્ણુનું સારૂપ્ય પ્રાપ્ત કરી લે છે। 8 લાખ જપ પૂરા થાય તો મંત્ર જપ કરનાર પુરુષ નિર્વાણ અર્થાત મોક્ષને પ્રાપ્ત કરી લે છે। આ પ્રમાણે જપ કરીને વિદ્વાન પુરુષ મધુરાક્ત કમળો દ્વારા મંત્ર સંસ્કૃત અગ્નિમાં દશાંશ હોમ કરે। મંડુક એટલે દેડકુથી લઈને પરતત્વ સુધી દરેકનું વેદી પર યત્નપૂર્વક પૂજન કરે। વિમલા ઉત્કર્ષિણી જ્ઞાના ક્રિયા યોગા પહવી સત્યા ઈશાના તથા નવીમ અનુગ્રહ આ 9 પીઠ શક્તિઓ છે। આ બધાનું પૂજન કરવું જોઈએ। ત્યાર પછી ઓમ નમો ભગવતે વિષ્ણવે સર્વભૂતાત્મને વાસુદેવાય સર્વાત્મ સંયોગ યોગ પદ્મપીઠાય નમઃ। આ 36 અક્ષરનો પીઠ મંત્ર છે। આ મંત્ર બોલીને ભગવાનને આસન આપવું જોઈએ। મૂળ મંત્રથી મૂર્તિ નિર્માણ કરાવીને તેમાં ભગવાનનું આહ્વાન કરીને પૂજા કરવી। પ્રથમ કમળના કેસરોમાં મંત્ર સંબંધિત 6 અંગોનું પૂજન કરવું જોઈએ। ત્યાર પછી અષ્ટદલ કમળના પૂર્વ આદિ પાંદડીઓમાં ક્રમશઃ વાસુદેવ શંકરસણ પ્રદ્યુમ્ન તથા અનિરુદ્ધનો અને આગ્નેય વગેરે કોણોમાં ક્રમશઃ તેમની શક્તિઓની પૂજા કરે। તેમના નામ આ પ્રમાણે છે, શાંતિ શ્રી રતિ તથા સરસ્વતી। એમની ક્રમશઃ પૂજા કરવી જોઈએ। વાસુદેવની અંગ કાંતિ સ્વર્ણ જેવી છે, શંકરસણ પિત્તવર્ણના છે, પ્રદ્યુમ્ન તમાલ જેવા શ્યામ અને અનિરુદ્ધ ઇન્દ્રનીલ મણિ જેવા છે। આ ચારેય પિતાંબર ધારણ કરે છે, એમને 4 ભુજાઓ છે, એ શંખચક્ર ગદા અને કમળ ધારણ કરે છે। શાંતિનો વર્ણ શ્વેત, શ્રીનો વર્ણ સુવર્ણ ગૌર, સરસ્વતીનો રંગ ગોદુગ્ધ સમાન ઉજ્જવળ તથા રતિનો વર્ણ દુર્વાદળ જેવો શ્યામ છે। આ પ્રમાણે આ બધી શક્તિઓ છે। કમળદળોના અગ્રભાગમાં શંખચક્ર ગદા, કમળદળોના અગ્રભાગમાં ચક્ર શંખ ગદા કમળ કૌસ્તુભમણી મૂસળ ખડગ અને વનમાલાનું ક્રમશઃ પૂજન કરવું। ચક્રનો રંગ લાલ, શંખનો રંગ ચંદ્રમા જેવો શ્વેત, ગદાનો પીળો, કમળનો સુવર્ણ સમાન, કૌસ્તુભનો શ્યામ, મૂસળનો કાળો, તલવારનો શ્વેત અને વનમાળાનો રંગ ઉજ્જવળ છે। એમના બાહ્ય ભાગમાં ભગવાનની સન્મુખ હાથ જોડીને ઊભા રહેલા કમકુમ વર્ણના પક્ષીરાજ ગરુડનું પૂજન કરવું। ત્યાર પછી ક્રમશઃ દક્ષિણ પડખામાં શંખનિધિ અને ડાબા પડખામાં પદ્મનિધિની પૂજા કરવી. એમનો વર્ણ ક્રમશઃ મોતી અને માણિક્ય જેવો છે. પશ્ચિમમાં ધ્વજની પૂજા કરે. અગ્નિકોણમાં રક્તવર્ણના વિઘ્ન ગણેશનું, નૈઋત્ય કોણમાં શ્યામવર્ણવાળા આર્યનું, વાયવ્ય કોણમાં શ્યામવર્ણ દુર્ગાનું તથા ઈશાન કોણમાં પિત્તવર્ણના સેનાનીનું પૂજન કરવું. એમના બાહ્ય ભાગમાં વિદ્વાન પુરુષ ઇન્દ્ર વગેરે લોકપાલનું તેમના આયુધો સહિત પૂજન કરે, જે આ પ્રમાણે આવરણો સહિત અવિનાશી ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે. તે આ લોકમાં સંપૂર્ણ ભોગોનો ભોગ કરીને અંતમાં ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. ખેતર, અનાજ અને સોનાની પ્રાપ્તિ માટે ધરણીદેવનું ચિંતન કરવું. તેમની કાંતિ દુર્વાદલ જેવી શ્યામ છે અને તેઓ હાથમાં ધાન્યનો ડોડો રાખે છે. દેવાધિદેવ ભગવાનના દક્ષિણ ભાગમાં પૂર્ણચંદ્રમા જેવા મુખવાળી વીણા પુસ્તક ધારણી સરસ્વતી દેવનું ચિંતન કરવું. તેઓ ક્ષીરસાગરના ફીણ જેવા ઉજ્જવળ બે વસ્ત્ર ધારણ કરે છે. જે સરસ્વતી દેવીની સાથે પ્રાત પર ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે તે વેદ વેદાંગોના તત્વજ્ઞ તથા સ્વરજ્ઞોમાં શ્રેષ્ઠ થાય છે. જે દરરોજ સવારે 25 વાર ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણ, જે દરરોજ સવારે 25 વાર ઓમ નમો નારાયણ આ અષ્ટાક્ષર મંત્રના જપ કરીને જળ પીએ છે તે સર્વ પાપોથી મુક્ત, જ્ઞાની અને નિરોગી થાય છે. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમયે ઉપવાસપૂર્વક બ્રાહ્મી ઘૃતનો સ્પર્શ કરીને ઉક્ત મંત્રના 8000 જપ કર્યા પછી ગ્રહણ શુદ્ધ થયા પછી શ્રેષ્ઠ સાધકે તે ઘૃતને પી જવું. આમ કરવાથી તે મેઘાટે ધારણ શક્તિ, કવિત્વ શક્તિ તથા વાક સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. આ નારાયણ મંત્ર બધા મંત્રોમાં ઉત્તમ ઉત્તમ છે. હે નારદ, આ સંપૂર્ણ સિદ્ધિઓનું ઘર છે, તેથી મેં તમને આનો ઉપદેશ આપ્યો છે. નારાયણાય પદ્મના અંતમાં વિદ્મહે પદનું ઉચ્ચારણ કરવું, પછી જ્ઞે વિભક્ત્યંત વાસુદેવ પદ વાસુદેવાયનું ઉચ્ચારણ કરવું, ત્યાર પછી ધીમહી આ પદ બોલવું, અંતમાં તન્નો વિષ્ણુ હું પ્રચોદયાત આ અક્ષરોનું ઉચ્ચારણ કરવું. આ ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ હું પ્રચોદયાત વિષ્ણુ ગાયત્રી છે, જે સર્વ પાપોને હરનારી છે. તાર ઓમ હૃદય નમઃ ભગવત શબ્દનું ચતુર્થી વિભક્તિમાં એકવચનાંત રૂપ ભગવતે તથા વાસુદેવાય આ દ્વાદશાક્ષર ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્ર છે, જે ભોગ અને મોક્ષપ્રદ છે. સ્ત્રી અને શુદ્રોએ ઓમકાર પ્રણવના ઉચ્ચાર વિના મંત્ર જપવો. સ્ત્રી અને શુદ્રોએ ઓમકારનો પ્રણવનો ઉચ્ચાર ના કરવો જોઈએ તેવો અહીંયા નિર્દેશ કરેલો છે. એટલે કે એના ઉચ્ચારણ વિના મંત્ર જપવો જોઈએ અને દ્વિજાતિઓને માટે પ્રણવ સહિત આના જપનું વિધાન છે. આ મંત્રના પ્રજાપતિ ઋષિ ગાયત્રી છંદ વાસુદેવ દેવતા ઓમ બીજ અને નમઃ શક્તિ છે. આ મંત્રના 1, 2, 4 અને 5 અક્ષરો તથા સંપૂર્ણ મંત્ર દ્વારા પંચાંગ ન્યાસ કરવો જોઈએ. અહીં પણ પૂર્વોક્ત રૂપે જ ધ્યાન કરવું જોઈએ. આ મંત્રના 12 લાખ જપ કરવાનું વિધાન છે. ઘીવાળા તલ દ્વારા જપના દશાંશનો હવન કરવો જોઈએ. પૂર્વોક્ત પીઠ પર મૂળ મંત્રથી મૂર્તિની કલ્પના કરીને મંત્ર સાધક તે મૂર્તિમાં દેવેશ્વર વાસુદેવનું આહ્વાન અને પૂજન કરે. પ્રથમ અંગોની પૂજા કરીને વાસુદેવી વગેરેની વ્યૂહોની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી શાંતિ વગેરે શક્તિઓનું પૂજન કરવું જોઈએ. વાસુદેવ વગેરેનું પૂર્વ વગેરે દિશાઓમાં તથા શાંતિ વગેરે શક્તિઓનું અગ્નિ વગેરે કોણોમાં પૂજન કરવું જોઈએ. તૃતીય આવરણમાં કેશવ વગેરે દ્વાદશ મૂર્તિઓની પૂજા કરવાનું વિધાન છે. ચોથા અને પાંચમા આવરણમાં ઇન્દ્રાદિ દિક્પાલો અને તેમના આયુધોની પૂજા કરવી. તેમની પૂજાનું સ્થાન ભૂપુર છે. આ પ્રમાણે 5 આવરણો સહિત અવિનાશી ભગવાન વિષ્ણુની પૂજા કરીને મનુષ્ય સંપૂર્ણ મનોરથને પ્રાપ્ત કરીને અંતમાં ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. બોલો શ્રી રા અધ્યાય 63 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.